श्रीमद् भागवत सातमो स्कंध बारमो अध्याय ब्रह्मचारी आश्रम अने वान प्रस्थाश्रम ना नियमों। नारद जी कहे छे, हे युधिष्ठिर, गुरुकुल में निवास करता ब्रह्मचारीए पोतानी इंद्रियोने वश में राखीने सेवकनी जेम विनित बनी रहू। गुरुना चरणों में सुदृढ़ अनुराग राखो अने तेमना हितमा कार्य करता रहू। सांजे अने सवारे गुरु, अग्नि, सूर्य अने श्रेष्ठ देवोनी उपासना करवी तथा मौन धारण करीने एकाग्रतापूर्वक गायत्री मंत्रनो जप करता रहीने बन्ने समयनी संध्या पूजा करवी। गुरु ज्यारे बोलावे त्यारे ज संपूर्णपणे अनुशासन शिस्तमां रहीने तेमनी पासे वेदोनो अभ्यास करवो। पाठना आरंभे अने अंते गुरुना चरणोमां माथुं टेकवीने प्रणाम करवा। शास्त्रनी आज्ञा अनुसार मेखला, मृगचर्म, वस्त्र, जटा, दंड, कमंडल, यज्ञोपवीत तथा हाथमां दर्भ धारण करवा। सवारे, सांजे अने सवारे भिक्षा मांगी लावी अने ते गुरुने समर्पित करी देवी। तेओ आज्ञा आपे त्यारे भोजन करवू अने क्यारेक आज्ञा न आपे तो उपवास करवो। पोताना शीलनुं रक्षण करवू, ओछू जमवू, पोताना कार्यो निपुणता साथे करवा, श्रद्धा राखवी अने इंद्रियोने पोताना वशमां राखवी। स्त्रीओ अने स्त्रीओने वश रहेनाराओ साथे जेटली जरूर होय तेटलो ज व्यवहार करवो। जे गृहस्थ न होय अने पोते ब्रह्मचर्यनुं व्रत लीधुं होय तेने स्त्री विषयक चर्चाथी तो अळगा ज रहेवू जोईए, कारण के इंद्रियो घणी बळवान छे। એ પ્રયત્નપૂર્વક સાધન કરનારાઓના મનને પણ શુદ્ધ કરીને આકર્ષી લે છે। યુવાન બ્રહ્મચારીએ યુવા વયની ગુરુપત્નીઓ પાસે વાળ ઓળાવવા, શરીર ચોળાવવું, સ્નાન કરાવવું, સુગંધિત દ્રવ્યો લગાડવા વગેરે કાર્યો કરાવવા જોઈએ નહીં, કારણ કે સ્ત્રીઓ આગ જેવી છે અને પુરુષો ઘીના ઘડા જેવા છે। એકાંતમાં તો પોતાની પુત્રી સાથે પણ રહેવું જોઈએ નહીં। જ્યારે તે એકાંતમાં ન હોય ત્યારે પણ તેની પાસે આવશ્યકતા અનુસાર જ રહેવું જોઈએ। જ્યાં સુધી આ જીવ આત્મ સાક્ષાત્કાર દ્વારા આ દેહ અને ઇન્દ્રિયો તો આભાસ માત્ર છે એવો નિશ્ચય કરી લઈને સ્વતંત્ર થઈ જતો નથી ત્યાં સુધી હું પુરુષ છું અને આ સ્ત્રી છે એવો દ્વૈત ભાવ દૂર થતો નથી, અને ત્યાં સુધી એ પણ ચોક્કસ છે કે આવા પુરુષો જો સ્ત્રીઓના સંસર્ગમાં રહે તો એમનામાં એમની ભોગ્ય બુદ્ધિ થઈ જશે। આ શીલ રક્ષણ વગેરે ગુણોનું ગૃહસ્થ અને સંન્યાસી માટે પણ વિધાન છે। ગૃહસ્થ માટે ગુરુકુળમાં નિવાસ કરીને ગુરુની સેવા શુશ્રૂષા કરવાનું વૈકલ્પિત વિધાન છે, કારણ કે ઋતુગમનને કારણે તેણે ત્યાંથી ઘરે પણ જવું પડે છે। જેઓ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરતા હોય તેમણે આંખોમાં કાજળ અને કેશમાં તેલ લગાડવું નહીં, શરીરે સુગંધિત દ્રવ્યો ચોળવા નહીં, સ્ત્રીઓના ચિત્રો બનાવવા નહીં, તેમણે માંસ અને મદિરા સાથે કોઈ સંબંધ રાખવો નહીં તથા ફૂલહાર, અત્તર, ફૂલેલ, ચંદન અને આભૂષણોનો ત્યાગ કરી દેવો। આ પ્રમાણે ગુરુકુળમાં નિવાસ કરતા રહીને દ્વિજાતીએ પોતાની શક્તિ અને આવશ્યકતા પ્રમાણે વેદ, તેમની શિક્ષા, કલ્પ, વગેરે અંગો અને ઉપનિષદોનું અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પછી જો સામર્થ્ય હોય તો ગુરુને મોં માંગી દક્ષિણા આપવી જોઈએ. ત્યારબાદ તેમની આજ્ઞાથી ગૃહસ્થ વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરો અથવા આજીવન બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને તે જ આશ્રમમાં રહેવું. જો કે ભગવાન સ્વરૂપથી સર્વત્ર એકરસ રહેલા છે તેથી તેમનું ક્યાંય પ્રવેશ કરવાનું કે બહાર નીકળવાનું બનતું નથી. તો પણ તેઓ અગ્નિ ગુરુ આત્મા અને સમસ્ત પ્રાણીઓમાં પોતાના આશ્રિત જીવોની સાથે વિશેષ રૂપે વિરાજમાન છે તેથી તેમના પર હંમેશા નજર જમાવેલી રહેવી જોઈએ. આ પ્રમાણે આચરણ કરનારો બ્રહ્મચારી વાનપ્રસ્થ સંન્યાસી અથવા ગૃહસ્થ વિજ્ઞાન સંપન્ન થઈને પરમ બ્રહ્મત્વનો અનુભવ પ્રાપ્ત કરી લે છે. હે યુધિષ્ઠિર, હવે હું ઋષિઓના મત અનુસાર વાનપ્રસ્થ આશ્રમના નિયમો બતાવું છું. એમનું આચરણ કરવાથી વાનપ્રસ્થ આશ્રમીને અનાયાસ જ ઋષિઓના લોક મરલોકની પ્રાપ્તિ થઈ જાય છે. વાનપ્રસ્થ આશ્રમી ખેડેલી જમીનમાંથી ઉત્પન્ન થતા ચોખા ઘઉં વગેરે ધાન્ય ખાવા જોઈએ નહીં. ખેડિયા વિના પેદા થયેલું અનાજ પણ જો કસમયે પાક્યું હોય તો તે પણ ખાવું જોઈએ નહીં. તેણે અગ્નિથી રાંધેલું કે કાચું અનાજ પણ ખાવું નહીં. માત્ર સૂર્યની ગરમીથી પાકેલા કંદ મૂળ ફળ વગેરેનું જ સેવન કરવું. જંગલોમાં આપોઆપ જ પેદા થયેલા ધાન્યોથી નિત્ય નૈમિતિક ચરુનો અર્થાત યજ્ઞ નિમિત્તે રાંધેલા અન્નનો અને પુરોડાશનો અર્થાત યજ્ઞ માટે બનાવેલા ચોખાના લોટના ભોજનનો હવન કરો. જ્યારે નવા અન્ન ફળ ફૂલ વગેરે મળવા લાગે ત્યારે અગાઉ એકઠા કરેલા અન્નનો પરિત્યાગ કરી દેવો. અગ્નિહોત્રના અગ્નિની જાળવણી માટે જ ઘર પર્ણકુટુ કે પહાડની ગુફાનો આશ્રય લેવો. પોતે ઠંડી પવન અગ્નિ વરસાદ અને ગરમી સહન કરવા. માથા પર જટા ધારણ કરવી અને વાળ રૂવાડા નખ તેમજ દાઢી મૂછ કપાવવા નહીં તથા શરીર પરથી મેલ પણ અળગો કરવો નહીં. કમંડળ મૃગચર્મ દંડ વલકલ વસ્ત્ર અને અગ્નિહોત્રની સામગ્રી પોતાની પાસે રાખવા. વિચારવાન મનુષ્યે 12, 8, 4, 2 કે 1 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમના નિયમનું પાલન કરવું જોઈએ. એ ધ્યાનમાં રાખવું કે ક્યાંક વધુ તપ કરવાનો ક્લેશ સહન કરવાને લીધે બુદ્ધિ શિથિલ બની ન જાય. વાનપ્રસ્થી મનુષ્ય જ્યારે બીમારી કે ઘડપણને કારણે પોતાના કર્મો પૂરા ન કરી શકે અને વેદાંત વિચાર કરવાની પણ પોતાની શક્તિ ન રહે ત્યારે તેણે ઉપવાસ વગેરે વ્રત કરવા જોઈએ. ઉપવાસ કરતા પહેલાં જ તેણે પોતાના આહવની વગેરે અગ્નિઓને પોતાના આત્મામાં લીન કરી લેવા. હું પણાનું અને મારું પણાનો ત્યાગ કરીને શરીરને તેના કારણભૂત તત્વોમાં યથા યોગ્ય રીતે સમ્યકપણે લીન કરી લેવું. જીતેન્દ્રિય પુરુષે પોતાના શરીરના છિદ્ર અવકાશોને આકાશમાં, પ્રાણોને વાયુમાં, ઉષ્માને અગ્નિમાં, લોહી કફ પરુ વગેરે જળયુક્ત તત્વોને જળમાં અને અસ્થિ વગેરે શેષ વસ્તુઓને પૃથ્વીમાં લીન કરી લેવા. આ જ પ્રમાણે વાણીને અને તેના કર્મ ઉચ્ચારણ ભાષાને તેના અધિષ્ઠાતા દેવતા અગ્નિમાં હાથોને અને તેમના વડે થતા કલા કૌશલ્યને ઇન્દ્રમાં, ચરણોને અને તેમની ગતિને કાળ સ્વરૂપ વિષ્ણુમાં, રતિ અને ઉપસ્થને પ્રજાપતિમાં, તેમજ પાયુ અને મળોત્સર્ગને તેમના આશ્રય અનુસાર મૃત્યુમાં લીન કરી લેવા, શ્રોત એટલે કાનને અને તેના દ્વારા સાંભળવામાં આવતા શબ્દને, દિશાઓમાં સ્પર્શ અને ત્વચાને વાયુમાં, નેત્ર સહિત રૂપને જ્યોતિમાં, મધુર વગેરે રસો સહિત રસના ઇન્દ્રિય જીભને જળમાં, અને હે રાજન, ઘ્રાણ ઇન્દ્રિય નાકને અને તેના વડે શૂંઘવામાં આવતી ગંધને પૃથ્વીમાં લીન કરી લેવા, મનોરથો સહિત મનને ચંદ્રમામાં, સમજમાં આવતા પદાર્થો સહિત બુદ્ધિને બ્રહ્મામાં, તથા અહંતા અને મમતા રૂપ ક્રિયા કરતા અહંકારને તેના કાર્યો સહિત રુદ્રમાં લીન કરી લેવા, આજ પ્રમાણે ચેતના સહિત ચિત્તને ક્ષેત્રજ્ઞ જીવમાં અને ગુણોના કારણભૂત વિકારી જેવા પ્રતીત થતા જીવને પરબ્રહ્મમાં લીન કરી લેવા, એ સાથે જ પૃથ્વીને જળમાં, જળને અગ્નિમાં, અગ્નિને વાયુમાં, વાયુને આકાશમાં, આકાશને અહંકારમાં, અહંકારને મહતત્વમાં, મહતત્વને અવ્યક્તમાં અને અવ્યક્તને અવિનાશી પરમાત્મામાં લીન કરી લેવા. આ પ્રમાણે અવિનાશી પરમાત્માના રૂપમાં અવિષ્ટ એટલે કે અંતે બચવા પામતી જે ચીદ વસ્તુ રહે છે, જે ચીદ વસ્તુ રહે તે આત્મા છે, તે હું છું એવું જાણીને અનન્ય ભાવમાં સ્થિત થઈ જવું. જેમ અગ્નિ પોતાના આશ્રયભૂત લાકડું વગેરે ભસ્મ થઈ જવાથી પોતે શાંત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, તેવી જ રીતે તેણે વાનપ્રસ્થિ પુરુષે પણ ઉપરત થઈ જવું જોઈએ. સાતમા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર નારદ સંવાદમાંનો સદાચાર નિર્ણય નામનો 12મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.